सिद्धांत अपन सबन ने सुने हैं वो अपने व्यवहार में भी उतरें, ऐसी श्री महाप्रभु जी कृपा करें, ऐसा विनती श्री महाप्रभु जी के चरणन में सह। आठ वागे आ सभा मंडप अपने कोईक ने सौंपवा छे, केटलीक मिनिटो बाकी छे, विशेष कई नहीं कहेवू। ज्यारे आ सभा अने कार्यक्रम नी व्यवस्था अंगे मारे आ ऑडिटोरियम में आवानु थयु, आना पाछळ केटलाक रूम छे त्यां गया, कार्यकर्ताओ कार्य करी रह्या था, थोड़ी गर्मी लागी मने, एटले मैं त्यां जेटली पण स्विच हती एने ऑन ऑफ करीने जोयुं, पण पंखा चाल्या नहीं। त्यारे एक भाई कह्युं के लाइट नथी, બીજી તરફ મેં દૃષ્ટિ કરી તો લાઇટો ચાલી રહી હતી, પછી એકે કહ્યું કે મેઇન સ્વિચ ઓફ છે। આપણા પુષ્ટિમાર્ગીઓની દશા એવી છે કે બલ્બ લાગેલા છે, ટ્યુબલાઇટ લાગેલી છે, પંખાઓ લાગેલા છે, હવેલીઓમાં અને કથાઓમાં આપણે ખટક ઠક કરીને અને ચાંપો દબાવી રહ્યા છીએ, પણ મહાપ્રભુજીની મેઇન સ્વિચ આપણે બંધ કરી રાખી છે। તો આ જે ચિંતન શિબિર છે એ ચિંતન શિબિરનું એકમાત્ર લક્ષ્ય એ જ છે કે આપણે મેઇન સ્વિચને ઓન કરીએ। લાઇટો કનેક્શન છે, સ્વિચ છે આપણા પાસે, અને એના ઉપકરણો પણ છે જેનાથી આપણે પ્રકાશને પ્રાપ્ત કરી શકીએ છીએ। તો ભાઈએ જેવી મેઇન સ્વિચ ઓન કરી એવી સાથે જ બધા પંખા લાઇટો ચાલુ થઈ ગયા। અહીંયા પણ કંઈક એવો અનુભવ આપ લોકોને પણ થયો હશે, અમને પણ થયો હશે, વારંવાર પ્રક્રિયામાં જોડાયા હોવા છતાં પણ ઘણી બધી વાતો સમજમાં નથી આવતી, પણ જ્યારે આવી રીતે સામૂહિક રૂપથી ભેગા થઈએ છીએ ત્યારે અનેક લોકોના મનમાં જે જે વાતો આવે છે, જે આપણે વર્ષો સુધી અધ્યયન કર્યું હોય, પ્રવચન કર્યું હોય તો પણ નથી સમજાતી, એ અહીંયા એ પ્રકાશ પ્રાપ્ત થાય છે। તો આ જે ચિંતન શિબિર છે એમાં જેમણે પણ મેઇન સ્વિચ ઓન થવાનો અનુભવ કર્યો હોય એ લોકો આ ચિંતન શિબિરની પ્રક્રિયાને ઓર આગળ ધપાવે। હાલોલમાં પૂજ્ય શ્રી રસિકરાયજી મહારાજશ્રીએ ત્યાં જે દીપ પ્રાકટ થયું હતું એને રાજકોટમાં પ્રગટ કરવા માટેનો સંકલ્પ કર્યો, અને એમના સંકલ્પને લઈને ને આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ। એવી જ રીતે હું પણ અહીંયા પુષ્ટિમાર્ગીઓને આહ્વાન કરું છું કે હવે એ જે દીપ છે એ ચોથી ચિંતન શિબિરમાં આપણે ક્યાં પ્રગટાવીશું અને ક્યાં ભેગા થઈશું, એનું યદિ કોઈને આ એનલાઇટનમેન્ટ થયું હોય તો એ પણ સંકલ્પ પોતાનો અભિવ્યક્ત કરે, અને એ સ્વિચ હંમેશા આપણી બધાની ઓન રહે એવી જ મારી શુભકામના સાથે વિરમું છું। હું જ્યારે મારા પિતૃચરણ ગોસ્વામી દીક્ષિતજી મહારાજથી ભણતો તે વખતે એક વાતને બહુ આગ્રહપૂર્વકે મને કહેતા, અને તે વાત આ હતી, મને કહેતા કે બેટા જ્યારે તમે ભણો છો ત્યારે એમ નહીં સમજતા કે તમે ભણી રહ્યા છો, ત્યારે તમે મને ભણાવી રહ્યા છો, તમારું સાચું અધ્યયન ત્યારે શરૂ થશે કે જ્યારે તમે ભણાવશો। કેમ કે સાંભળતા વાંચતા વિચારતા આપણે આપણા કોઈક રંગમાં રંગાયેલા વાંચી જઈએ, સાંભળી લઈએ, વિચારી લઈએ, પણ ખરેખર એ જે વાત વાંચી વિચારી કે સાંભળી એના ગૂઢ પાસાઓ શું છે એ કોઈકને સમજાવવા જઈએ ને ત્યારે જ ખબર પડતા હોય છે। એટલે સમજાવવામાં એને આપણને સમજમાં શું ઓછું રહ્યું એ ત્યારે જ સમજવા આવે છે કે જ્યારે આપણે કોઈકને એને સમજાવવા જઈએ। તો મારો એ ભાવ બહુ રૂઢ છે હૃદયનો કે જ્યારે પણ હું સમજાવું છું ત્યારે ખરેખર હું સમજાવતો નથી, ત્યારે હું સમજી રહ્યો છું, અને જ્યારે હું મારા પિતૃચરણથી ભણ્યો હતો તે વખતે હું એમને સમજાવતો હતો કે સા ભણાવવું કેવી રીતે જોઈએ, પણ જ્યારે હું તમને સમજાવું છું ત્યારે હું સમજાવી નથી રહ્યો, તમારાથી સમજી રહ્યો છું કે મેં સમજ્યું તે શું બરાબર ખરું છે કે નહીં। એટલે આ વાત હું તમને પણ કહેવા માગીશ કે તમે હમણાં મને સમજાવી રહ્યા છો, સમજી નથી રહ્યા, પણ તમને સાચી સમજ ત્યારે જ પડશે કે જ્યારે તમે કોઈકને આ વાત સમજાવશો ત્યારે. એટલે એ ભાવ, એ મારો મનોભાવ મારા પિતૃચરણે મારા હૃદયમાં ઠોંસી ઠોંસીને ભર્યો છે અને અક્ષુણ્ણ રહે, અને અક્ષુણ્ણ રહે એટલા માટે આવા શિબિરોમાં મને પણ ભાગ લેવાનું ગમે છે. હવે ઘણા લોકોને સમજવામાં શું કનડગત હોય છે એનો એક પ્રત્યક્ષ ઉદાહરણ હમણાં જ મને મળ્યો. શ્યામ મનોહરજીએ વ્યક્તિગત ભેદો જાહેરમાં લાવીને વૈષ્ણવ સમાજની લાગણી દુભાવી છે, સુજાતિ સમાજનું કથન. મારા વ્યક્તિગત ભેદ કાંઈ પણ નથી એવું તમને મારા વચન ઉપર વિશ્વાસ આવતો હોય તો હું કહી શકું, કેમ કે નથી મારે કોઈકની સૃષ્ટિમાં દખલ કરવી, કે નથી મારી કોઈ સૃષ્ટિ કે જેમાં કોઈ દખલ કરી શકે. મારે તો ફક્ત મહાપ્રભુજીના સિદ્ધાંતો સમજવા અને સમજાવવા છે. અને સમજવા સમજાવવા જતાં પ્રશ્ન એ આવ્યો હતો કે તમે એક નમો શ્યામુ પંથ ઊભો કરશો, એટલે મેં કહ્યું છે કે પ્રશ્ન શ્યામુ પંથ ઊભો થાય એવો નથી. પુષ્ટિ માર્ગમાં ઓલરેડી અનેક પંથો છે જ, તે પૈકી મેં પંથો ગણાવ્યા, કોઈકની નિંદાના રૂપે નહોતો ગણાવ્યા. એમાં મેં રમણ પંથ કહ્યું. હવે રસિકરાયજી મહારાજે સવારે મને ફોન કરીને કહ્યું કે આપે આ વાત સાચી નહીં કહી, રમણ પંથ કોઈ પંથ જ નથી, ખોટી વાત છે. રસિકરાયજી પણ સાચા હશે. અમારા મુંબઈમાં ઘણા બધા રમણપંથીઓ મારા સંપર્કમાં છે, એ પોતાને પુષ્ટિમાર્ગી નથી પણ રમણપંથી માને છે. હવે એ સાચા છે કે રસિકરાયજી સાચા છે એ મને ખબર નહીં, પણ મને એટલી વાત ખબર છે કે રમણપંથ જો પુષ્ટિમાર્ગમાં નોખો કોઈ પંથ ન હોય તો આ જે જાહેર ખબર છબી છે એમાં શ્યામ મનોહરજીએ વ્યક્તિગત ભેદો જાહેરમાં લાવીને વૈષ્ણવ સમાજની લાગણી દુભાવી છે, સુજાતિ સમાજનું કથન. તો એ સુજાતિ સમાજનું કથન ન હોવું જોઈએ, પુષ્ટિમાર્ગીનું કથન હોવું જોઈએ. જ્યારે એમ કહે છે કે સુજાતિ સમાજનું કથન છે, દેટ મીન્સ કે પોતાને કંઈક નોખા ગણી રહ્યા છે. એક વાત હું મારા વતી ચોક્કસ કહી શકું કે રમણલાલજી મહારાજના માટે મારા દાદાએ એટલે ગોકુલનાથજી મહારાજે એમ કહ્યું હતું કે પુષ્ટિમાર્ગનો સાચો રહસ્ય શ્રી રમણલાલજી મહારાજ સમજે છે. અને મને એ બાબતમાં જરાય બેમત નથી કે રમણલાલજી મહારાજમાં કોઈપણ જાતની આચાર્ય તરીકેની કાબેલિયતમાં ન્યૂનતા હશે. પણ એમના નામે એક રમણપંથ ચાલે છે એ એક ઐતિહાસિક બીના છે, તે મેં કહી હતી, કોઈ રમણલાલજી મહારાજના નિંદામાં નથી કહી. હવે આમાં કહી રહ્યા છે કે જે રમણ પ્રભુએ આપના જીવનકાળ દરમિયાન ક્યારે પણ પોતાના અલગ પંથની વાત કરી નથી, તો મેં ક્યાં કરી છે મારા પંથની, છતાંય મારા ઉપર આલક્ષેપ મૂકવામાં આવે છે કે શ્યામુ પંથ અને શરદ પંથ થઈ ગયો લાગે છે. તો આના મૂળિયા જામનગરમાં છે કે રાજકોટમાં, કે બંનેનો કોલેબોરેશન છે એ મને ખબર નથી. તો કોઈ જામનગર પંથ પણ હશે, કોઈ રાજકોટ પંથ પણ હશે, એટલે પંથ તો થતા રહે. શ્યામુ પંથ પણ હશે, મને એમાંય કાંઈ વાંધો નથી, પણ પંથ છે કે નથી પંથ પ્રશ્ન એ નથી. પંથનો ભેદ થાય કે પંથોનો અભેદ થાય, જેમાં ભેદન ન થવું જોઈએ એ શ્રી મહાપ્રભુજીના વચન અને સિદ્ધાંત, એ દરેક પંથમાં સમાન રહેવા જોઈએ, એ મારો દૃઢતર ભાવ છે. રમણલાલજી મહારાજની બાબતમાં કોઈ નિંદાનો ભાવ મારો છે નહીં, એટલો હું ખુલાસો કરવા માગીશ. આપણે ચાર દિવસથી શરણાગતિ વિષય ઉપર ચિંતન કરી રહ્યા છીએ, એટલે વિશેષ તો કંઈ કહેવાનું નથી, પણ શરણાગતિ વિશે હજી આપણી થોડીક જિજ્ઞાસાઓ, ખાસ કરીને મારી જિજ્ઞાસા પ્રભુના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એની સાથે શરણાગતિનો જે સંબંધ, એ વિશે આપણે ચર્ચા થઈ શકી નથી. પણ ભવિષ્યમાં હજી આ કાર્યક્રમ ચાલુ રહે અને શરણાગતિના વિષયને હજી આપણે ગૂઢ રીતેનું ચિંતન કરીએ, અને એક વસ્તુ સ્પષ્ટ કે આજે કમસે કમ આપણને એટલું સમજાણું કે શરણાગતિની દીક્ષા એ કોઈ સામાન્ય દીક્ષા નથી, એ શરણાગતિનું મહત્ત્વ આપણે સમજી શક્યા, હજી પણ વિસ્તારથી સમજીએ, અને શ્રી મહાપ્રભુમાં આવો વિશ્વાસ રાખીએ કે અશક્ય હરી રે બાસ્તી સર્વમાશ્રે તો ભવે, તો દરેક વસ્તુ શ્રી મહાપ્રભુની કૃપાથી આપણને શરણાગતિ દ્રઢ થાય. આપણો એકવાર વિશ્વાસ મહાપ્રભુજીમાં દ્રઢ થયો ત્યારે જ આપણા બધા પ્રશ્ન હલ થઈ જાય છે. તો વિશેષમાં ઘણા વૈષ્ણવોએ છપ્પન ભોગ વિશે પણ કીધું, તો એ કમસે કમ એટલું સમજતા થયા કે ઠાકોરજીનું અપમાન થયું એવા વિશે ઘણા વૈષ્ણવ આ સવારથી મળ્યા કે ઠાકોરજીનું અપમાન થયું. તો મેં કીધું જ્યાં ઠાકોરજીના નામે છપ્પન ભોગના પૈસા લેવાય ને ઠાકોરજીને 10-10 કલાક બિરાજવામાં આવે ત્યાં તમને અપમાન કેમ લાગ્યું નહીં? તો આ પ્રશ્ન હજી આપણે સમજતા નથી, હજી ઘણું બધું સમજવાની આપણે આવશ્યકતા છે. પ્રભુ આપણને વધુ મોકો આપે અને જૂનાગઢના વૈષ્ણવ પણ એમની એક વિનંતી પણ કે ભવિષ્યમાં જૂનાગઢમાં પણ આવી ચિંતન શિબિર યોજાય એવું ત્યાંના વૈષ્ણવ ઈચ્છી રહ્યા છે. પર એટલું કહીને વિરમું. ચાર દિવસથી જે મેં અનુભવ્યું કે વૈષ્ણવોને ખૂબ ભૂખ છે. ભૂખનો મતલબ અહીંયા લાડુ મઠડી વેંડાની વાત નથી કરતો, પણ મહાપ્રભુજીની વાણી જાણવાની બધાને ખૂબ ભૂખ છે. અને આજે આધુનિક પુસ્તિમાર્ગમાં એ વાણીથી સંતાકુકડી રમાઈ રહી છે વૈષ્ણવો સાથે. વૈષ્ણવોને એ વાણી બતાવવામાં નથી આવતી, ગમે તેમ કરીને વૈષ્ણવો મહાપ્રભુજીની વાણીથી અંજાણ રહે એવા કાવતરા થાય છે. તો આવી પુસ્તિમાં કે ચિંતન શિબિરથી એટલીસ્ટ મહાપ્રભુજીની વાણી બધા સમજે તો આ સાર્થક છે. અને ગ્રંથે સર્વે રસરૂપ કીધા, તો છપ્પન ભોગના દર્શન કરીને ખરેખર ગ્રંથ સર્વે રસરૂપ છે એવા દર્શન મને થયા. અને ખૂબ આનંદ થયો કે ખાલી લાડુ મઠડી ખાવામાં જ રસરૂપતા નથી, પરંતુ મહાપ્રભુજીની વાણીનો આસ્વાદ તમે લેશો એકવાર તો એ લાડુ પૂરી મઠડીને ક્યાંય ભૂલી જશો એવો આ દિવ્ય મહાપ્રસાદ છે. તો એ રીતે તમે આ ચિંતન શિબિર આગળ વધતી જાય અને ભૂખા ક્યાં નહીં કરતા. આજે વૈષ્ણવને આપણે ભૂખ્યા રાખ્યા છે આ વાણીથી, એના કારણે પુષ્ટિમાર્ગને પુષ્ટિમાર્ગે વૈષ્ણવ પુષ્ટિમાર્ગ છોડીને અન્ય સ્વામીજીના મહંતના ભાઈજીના જે કમર્શિયલ રેકેટ છે ભાગવત કથા વગેરે એમાં પુષ્ટિમાર્ગે વૈષ્ણવ સાંભળવા જાય છે. અને આપણી પાસે એવો દિવ્ય વારસો મહાપ્રભુજીનો છે એને આપણે છોડી દઈએ છીએ તો આ કેટલી દુર્દશા આપણી છે. તો આવી ચિંતન શિબિરથી આ અવશ્ય જાગૃતિ આવશે અને મહાપ્રભુજી આપણા અંતકરણમાં પ્રેરણા કરીને એના હૃદય સિદ્ધાંત હૃદયારૂઢ કરે, બસ એવી વિનંતી કરીને. સર્વ આચાર્યગણ ને મારા પાયવંદન, ગુરુ શિષ્ય એક જ મંચ ઉપર આ રીતે સંપ્રદાય વિશે કોમ્યુનિકેશન કરી શકે એવો મારી દ્રષ્ટિએ હું એમાં હાજરી મને અદ્ભુત આનંદ થાય છે. બીજું એક કે ગુરુ પાસે જ્યારે આ રીતનું કોમ્યુનિકેશન કરવું પડે, ઇવન હવેલી પણ, હવેલી તો હું નહીં બોલું પણ ગમે ત્યાં ગુરુ ઘરે મંદિરમાં કે ત્યાં જવું હોય તો મીડિયેટરની સલાહ લે અને ગુરુ પાસે આપણે કંઈ પણ પ્રશ્ન પૂછવા જઈએ, એ વિટામણાનો મને બહુ જ ખેદ હતો. અહીંયા આપણે ગુરુ પાસે સામે ચાલી અને ગુરુ આપણને ગુરુને આપણે પૂછી શકીએ છીએ અને સામે ચાલીને આપણે શાસ્ત્રાર્થ કરી શકીએ છીએ. તો આ કથા પૂરી થઈ એમ સમજી અને ખંખેરીને નહીં ચાલી જતા, આપણી પુષ્ટિ અસ્મિતાને આવી રીતે જાગૃત જ રાખજો. અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિથી ડરશો નહીં અને ચાલુ જ રાખજો. આ આપણો મનોરથ અત્યારે કરું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે આચાર્ય છે પૂર્વરૂપ છે, એના ઉત્તરરૂપ અંતેવાસી એટલે કે શિષ્ય છે. એ બંને વચ્ચેની જોડનારી જે કડી છે એ વિદ્યા છે. એ વિદ્યા કઈ છે? આપણી આચાર્યની વાણી છે આપણી વિદ્યા છે. આપણે આચાર્યની વાણીને સમજવાનો પ્રયાસ કરશું તો જ આપણને શરણાગતિ સમજાશે, અન્યથા શરણાગતિ સમજાશે નહીં. આ એક વાત સમજવી જોઈએ. બીજી વાત એ છે કે અત્યાર સુધી 3 ચિંતન શિબિરમાં આપણે શરણાગતિનું સ્વરૂપ સમજ્યું. જે કાંઈ ન સમજાયું હોય એને પોતાના સ્વધર્મ તરીકે પણ સમજવાનો પ્રયાસ કરવો પડશે, ભલે તે અઘરો હોય, અઘરો ભલે હોય, પણ જ્યારે આપણે એને સ્વધર્મ તરીકે પ્રયાસ કરશું તો આપણે શરણાગતિનું શું સ્વરૂપ છે તે શરણાગતિનું સ્વરૂપ સમજી શકશું. એના પછીના જે સ્ટેપ છે જેને શરણ દીક્ષા અને શરણાગતનો કર્તવ્ય છે એ બાબતમાં ચર્ચા થવી જોઈએ. કારણ કે 3 જે શિબિરો થઈ છે એમાં શરણાગતિના સ્વરૂપનો વિચાર કર્યો, પણ શરણ દીક્ષા અને શરણાગતનું કર્તવ્યનો વિચાર કરવો જોઈએ. એ સાથે એ પણ છે કે અહીંયા અચર્ચિત અર્ધચર્ચિત કે વણ ઉકેલા જે પ્રશ્નો છે એનું સમાધાન આપણે કરવું જોઈએ. જો આપણે આ રીતે કરશું તો શું છે શરણાગતિનું સ્વરૂપ એકવાર સમજી લેશું તો કમસે કમ આપણને શરણાગતિમાં ધર્મ સંકટ નહીં લાગે. એ વાત મારી કહેવાય છે. યોગેશ્વાસરીએ જેમ આજ્ઞા કરી કે ગ્રંથ સર્વે રસ ઉપર કીધા પોતાને સિદ્ધાંત, તો ભરૂચ, હાલોલ અને પછી રાજકોટ, તે જેણે આ રસ વર્ષા માણી છે એને જ આ ગ્રંથ આનો ખ્યાલ આવે. જેણે મહાપુરુજીને વાણીનો અનુભવ કર્યો છે, બસ હું તો એ જ વિનંતી કરું કે બસ આ રસવર્ષા જેનાથી આ ભૂમિ અમારા હૃદયની ભૂમિમાં ભક્તિભાવની ફેલી ફલી ફૂલી રહે, બસ આ રસવર્ષા થતી રહે, એ જ વિનંતી છે. એક બે જ મિનિટનું પેલું એક ઉદાહરણ છે કે અત્યારે પુષ્ટિમાર્ગના પ્રલય જેવું દેખાઈ રહ્યું છે, પણ આ ચિંતન શિબિર જેવું એક માછલું જે ભરૂચથી ધીરે ધીરે મોટા થતું, હમણાં જે હાલનો પુષ્ટિમાર્ગ છે એનો પ્રલય થાય અને મહાપ્રભુજી રૂપી જે ગ્રંથ વેદ ગ્રંથ છે એ બહાર લઈ જઈને ચોક્કસ આપણને એક નવા સતયુગમાં